એટલે એનું કારણ એવું કે સ્થૂલ માં જે આજે કોસમાળા આપણે ગયા તને જણા આયા હતા તો બુદ્ધિવાદી હતા ત્રણ જણા આયા હતા ને એક પેલા એગ્રીકલ્ચર વાળા હાઈસ્કૂલ માં હતા તો ગઈ માસ્ટર માસ્ટર હતા માટે જવું થયું રીતે અંધાધૂરી અંધાપાથી જગત ચલાવી રહ્યું છે અને ભગવાને બનાવ્યું છે અને આપણે બધા એને બનાવેલા છે. હા, એની બે રકમો તેના બધા ગુણાકાર બે રકમો થઈ ગઈ. ભગવાન બાપાએ બધું આ બનાવ્યું ને આપણે એને બનાવેલા છે, બે રકમ એના બધા ગુણાકાર. બધા ગુણાકાર એ ખોટા અને રકમો એ ખોટી, એવું કશું બન્યું જ ગુલાબ નો ચેતરો હોય મોગરા હોય ચોરાલા હોય ગમે ખાવાનો ભેજ ચાલે પડે. એટલે આ બગીચા નું ઓછા નહીં ત્યાં સુધી બધા એડજસ્ટમેન્ટ લેતા આવડે નહીં, એટલે માર જ થયા કરે તો ભાઈ આ શું છે હકીકતમાં શું છે સમજવું પડશે. બધી તો જણા પછી પેપર ના કરે તમારે તો પાંચ છોડવા હતા, બે મોટા છોડવા બીજા ત્રણ ના છોડવા, બધા એક જ જાતના હોય મોગરો ગુલાબ નથી માટે એક પેઢી કરાય આપણે. એટલે 50 વર્ષ ની એક પેઢી અમે અડધા થયા, 50 અમે અડધા થયા, પછી 50 અને 30 વખતે પાછો 30 વખતે 30 વખતે પૂરો હોય 50 એ 30 વખતે અમે અડધા થયો. હું તો મારે ઉતરી જાય એમ કરતો જ ચાલે છે, ઘણા ગાંધા ના નાના બધા આવું પડશે અને જેનું જ્ઞાન પડી જવું પડશે. અને પછી 30 વખતે આવે ને 50 નો છોકરો હોય એ એને ઉતરે અડધા છોકરો ચાલે. અને હું તો આ છોકરા કરતા હું આગળ વાળી દઉં, ઘરમાં જેવું તમે જોશો એટલું તો આવે છે, એમાં કઈ શીખવા પણ રહેતું નથી. કઈ નહીં આવે તો હું તમને ઉપદેશ કરું એ નહીં આવે, પણ મારાનું વર્તન તમે જોશો એટલે કેવી આવી જાય. ઉપદેશ તો કશું ચાલે નહીં, તમે કોટા આવી રહ્યા હતા અરે બંધાઈ રહેશે જે બોલ માં પછી વચન બોલ નથી આવડે આપડે કાઢી મૂકી છે આ કામ તો સ્ત્રીઓ ઘણું કાઢી દે છે. આપડે

દૂષણ ચલાવી દેવાનું કે

તે મામાની પોળમાં વડોદરા અત્યારનું ચીલા ચાલુ છે બધી જગ્યાએ જે એ નથી આખી દુનિયા આટલા વર્ષોથી વહી ગઈ પણ અમને એક સાંભળ્યો બરાબર એવું તદ્દન નવી વાત છે બરાબર અને તેનાથી આખું જગત નાશવાનું છે જન્માક્ષર કે છે બે કાર છે આ કે છે તમે શું કહો છો તમે શું કહો છો એમાં મેં તો એને કહ્યું જગ્યા જવું હોય પણ મારી એટલી ભાવના છે આટલી જો તારે કરવી હશે કરજે અમે તો એની પાસે બહુ ના રહી અમે વિતરાગ રહીએ આજે લેવા આવે ને અમારે એમ જ છીએ આમ ના નહીં અમે એમ જ નથી આમાં છીએ જ નહીં ને પછી શું શું પછી જગત ઉપર કલ્યાણ થવા ના તો શરીર છોડ્યા પછી દેહ છોડ્યા પછી શું એમ પૂછે છે બધું પોતાની આખું બ્રહ્માંડ નું સ્વર્ગ અધરાજી મળી ગયું પછી આવશે જે દેહ નું માલકી ના હોય ને દેહ નું માલિક ના હોય એને બ્રહ્માંડ ની માલકી પડવું પણ એ તો ભૂત ને પણ નથી હોતી ને જે પ્રેતીઓ ની મજા છે એમને પણ દેહ તો હોતો જ નથી સૂક્ષ્મ દેહ એને સૂક્ષ્મ દેહ ને એવું હોય કારણ દેહ ને એવું કારણ દેહ ને સૂક્ષ્મ દેહ હોય ભૌતિક આ દેહ ના હોય આ સ્થૂળ દેહ ના હોય બરાબર પણ અમને તો એક દેહ ના હોય કશું ના હોય આ તો નિર્દેહ જ કહેવાય પછી એમને જન્મ લેવો હોય બીજી ભૂમિકામાં એટલે પરદેશમાં આ ભૂમિકા ના ચાલે કેમ એમ આ ભૂમિકા ને પાત્ર રહ્યો ને પછી હા હા બરાબર પાત્ર ના રહ્યો ના રહ્યો એટલા માટે એને મા બાપ ના એને એવું છે ને જેવા ભાઈ હોય જેમાં મા બાપ હોવા ઘટે એને માટે મા બાપ મળે નહીં પાત્રતા એ બધું મળે નહીં અહીંયા આગળ આ ભૂમિકા નહીં શું મળે હું જેટલા જ્ઞાન આપું છું એ બધાને બીજી ભૂમિકામાં જવું પડશે પણ એમ તો આપણા વર્લ્ડમાં તો અત્યારે આધ્યાત્મિક રીતે તો આપણો દેશ ઉત્તમ ગણાય છે ને

સમજાય છે. અંબાલાલ પટેલ એમની પ્રકૃતિ નથી આવે છે, શું નથી આવે છે? પ્રકૃતિ સમજાય ને. અને હું જુદો છું, હું પુરુષ કહેવું, હું પુરુષોત્તમ થયું કહેવાયું. અને આ પ્રકૃતિ કહેવાય, પ્રકૃતિમાં તો વર્લ્ડ આખું પ્રકૃતિમાં છે, એ પોતાની શક્તિ નહીં, પ્રકૃતિ શક્તિ અન્ય ચલાવે છે. શું થાય છે? બરાબર, આ સમજવા. સ્વતંત્ર શક્તિ નહીં, સ્વતંત્ર તો કામ જ નીકળી જાય ને. બરાબર, સ્વતંત્ર તો પુરુષ થાય ત્યાર પછી એબ્સોલ્યુટ કહેવાય. એટલે અમે એબ્સોલ્યુટ થિયરીમાં અગર થિયરમાં છે એબ્સોલ્યુટ. જયારે જર્મની વાળાને ખબર પડશે કે હિન્દુસ્તાનમાં એક એબ્સોલ્યુટ થિયરમમાં છે, ત્યારે જર્મની આખું અહીં હિન્દુસ્તાન ઉપર તૂટી પડશે. આ તો હજુ લોકોને જાણવામાં નથી આવતી વાત, કારણ કે મેં ગુપ્ત રાખવાનું વાત કરી છે બધા. કારણ કે જગતનો સ્વભાવ છે કે જ્યાં કઈ પણ લાઈટ ઊભું થયું ત્યાં ગોળીબાર હોય છે. આ જગત લાઈટ સહન કરી શકતો નથી, જગત ને અંધારું જ જોઈએ છે. બધા એવા નથી તેના પર, ખટપટિયા એવા છે કે ગોળીબાર થી ઉડાડી દે લાઈટ બધા જવા જ નથી દેતા. એને કહ્યું હતું મૂકવા લાઈટ ને, થોડો વખત બધા લાઈટ થઈ જવા દેખવા, પછી ઓપન કરજો. બરાબર, અત્યારે 10,000 માણસ થઈ ગયું છે ગુજરાતમાં. ભગવાન આનો કરતા નથી, આનો કરતા વ્યવસ્થિત છે. અને વ્યવસ્થિત જ કરે છે, અવ્યવસ્થિત ક્યારે વ્યવસ્થિત છે ને, વ્યવસ્થિત જ કરે. સૂર્ય ચંદ્ર તારા બીજું બધું વ્યવસ્થિત, સમજ ને. વ્યવસ્થિત સમજી જાય તો થઈ ગયું. ઘણું સારી વાત છે. આપ શું ધર્મ પાડો છો? લોકો તો સર્વ ધર્મ પાડું છું, એટલે ક્રાઇસ્ટ નહીં પાડું છું, બધા ધર્મ. એની વિચાર એવો કે આ એક આપણા ક્રિશ્ચિયનિટીમાં આવે તો ઘણા લોકોનું કામ કાઢી નાખે. એટલે પછી બહુ ગલીપતિ કરવા મળ્યો નહીં, એના ગલીપતિ ખુશ થશે. હું થયો આ કરો એવો આ કરો ના થઈ. અમે અમારો ક્રોધ દેખાય નહીં, પણ એને એમ કહ્યું કે આ તમે જે કહેવા માંગો છો, હું તો ક્રિશ્ચિયન ના, તમારા ક્રાઇસ્ટ ના જન્મ પહેલો નો ક્રિશ્ચિયન છું. એટલે ભરજો ક્રિશ્ચિયન હું તો. અમારે ત્યાં આગળ ઝઘડા ચાલે છે, પતાવી આલો છું. હા, કેમ, શું છે, શાના ઝઘડા ચાલે છે? પ્રોટેસ્ટન્ટ ને રોમન કેથોલિક ના બહુ ઝઘડા છે અમારા, અને મારા માને રોજ ઝઘડા ચાલે કરે છે. પણ હકીકત શું કહેવા માંગે, ત્યાંનો ઝઘડો છે. રોમન કેથોલિક ખોટો છે કહેવા માંગે છે, પ્રોટેસ્ટન્ટ ખોટો છે. ના, આ પ્રોટેસ્ટન્ટ ધર્મ ખોટો છે, અને કોને ઉભો કર્યો છે તેને આદિ પુરુષ કરીએ છીએ. શું કે છે? બરાબર, આદિ પુરુષ શોધી. હા સર, મને કહે છે આપ ત્યાં આવો તો બધું કામ પતે. ભાઈ એમ ટાઈમ એવો અમને નથી, હું આવું ત્યારે બધા તમારે ઝઘડો મૂકજો મારી પાસે. બરાબર, પણ આપ કોને કોણ નામ તો દો. કોઈ પ્રોટેસ્ટન્ટ ધર્મ કોઈ ઉભો નથી કર્યો. ભગવાન હું પ્રોટેસ્ટ કી પ્રોટેસ્ટન્ટ, ભગવાન હું પ્રોટેસ્ટ કી પ્રોટેસ્ટન્ટ, ભગવાન હું પ્રોટેસ્ટ કી પ્રોટેસ્ટન્ટ. જેને પોતે તમારા ઉઠાયો એ પ્રોટેસ્ટન્ટ થયો. એક થયો, બે થયા. બાપો હતો નહીં પ્રોટેસ્ટન્ટ, ભગવાન એ પેલા એની પાસે જરા નીચો લગ્યો એટલે બીજા પ્રોટેસ્ટ ઉઠાયો. કેમ પ્રોટેસ્ટન્ટ થાય, ઉઠાવો નહીં, અહીં પ્રોટેસ્ટ ના ઉઠાવજો. બરાબર, એનો ન્યાય કરનાર પણ આખું આપણે બહુ બધા પોતના ટોળા વાળા. બરાબર, પ્રોટેસ્ટન્ટ નામનો કોઈ જાનવર ઉભો થયું નથી, કોઈ ઉભો કર્યો નથી. બહુ વાત સમજી ગયો. ભારત માં હિમાલય ની પાસે સાધના માં ગયા હતા એવું બધું વાતો આવી છે. તમારે જે હોય એને કહીએ કે સાચું આ બધું છે.